રસ્તામાં જવું પડે. હા, રસ્તે જવું પડે. રસ્તામાં ઘેર પહોંચાય નહીં. તારીખો પેલા આયા સાહેબ પ્રશ્ન છે નથી તેનો. વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ખડો રહ્યો છે, જે આપડે લખ્યું છે તેનો તે પ્રશ્ન છે. પણ સમજાવો કે વ્યવહાર અહીંથી દસ મિનિટ ત્યાં જવું હોય આપણે, તો દસ મિનિટ ઘેર જવું એ આપણો નિશ્ચય. મારો રસ્તો એ વ્યવહાર. આ વ્યવહાર વગર આપણે ઘેર પહોંચીએ ખરા? અહીં ટાવર આગળ જઈ પછી કહીએ આ વ્યવહાર છોડી દો તો ઘેર ના પહોંચે. નિશ્ચય ન પડે. અરે ભાવભાઈ નકે નાખે છે એને છોડી દો તો ગલી આવી ગયા. હવે શું છે મુખ્ય નથી, વ્યવહાર આધાર છે. શું છે? વ્યવહાર આધાર. એમની દાદા વ્યવહાર નો સામાન્ય અર્થ એવો કે જસુભાઈ મારે ત્યાં આવ્યા તો હું એને ત્યાં જાઉં, એ વ્યવહાર નો જે આપણે લૌકિક અર્થ લઈએ અહીંયા જુદો થાય. આ વ્યવહાર જુદી એ લૌકિક વ્યવહાર અને આ વ્યવહાર એટલે આત્મા પોતે નિશ્ચય છે. અત્યારે એમાં વર્તે છે વ્યવહારમાં વર્તવો પડે. વ્યવહાર એટલે બધી ક્રિયા ન કરવી હોય તે કરવી પડે. વ્યવહાર સમજ ને રોડ માં જરૂર ખાઈ ગઈ થોડી રોડ ની જરૂર કઈ સુધી પહોંચતા સુધી નહીં ભાઈ પહોંચ્યા હોય તો મકાન માં પહોંચતા સુધી અને પહોંચી જઈને મેરે જ છૂટી જાય. છોડવા નથી એની માટે છૂટી. તમને સમજાયું? હવે આ બરોબર સમજ. બીજો પ્રશ્ન, જો વ્યવહાર નથી તો નિશ્ચય નથી. દાખલો જોયો ને, વ્યવહાર નથી તો નિશ્ચય નથી એટલે રસ્તો ના હોય રસ્તા પહોંચીએ છીએ એટલે બીજો પ્રશ્ન નો પ્રારંભ થઈ ગયો. બીજો પ્રશ્ન છે, વ્યવહાર બાધક છે, વ્યવહાર ને રહી રહી વર્ગી રહ્યા છે તેનો ભોગ ક્યારે ના થાય? અને વ્યવહાર ને વર્ગી રહ્યા છે તેનો ભોગ ક્યારે ના થાય? આ રસ્તા માંથી અહીંયા આઈસ્ક્રીમ ખાયા કરે, પણ ત્યાં ગપ્પા માર્યા કરે, વ્યવહાર પકડ્યો શરૂ થઈ જશે. એવું કેવા માટે અને વ્યવહાર જે છે તે એ ઘરના ઘરના લક્ષ્ય ને, વ્યવહાર જે છે તે ઘરના લક્ષ્ય ને, જો ઘર નું લક્ષ્ય જો ના હોય તો વ્યવહાર આખો ચલાયા કરતો હોય તો એ વ્યવહાર વ્યવહાર કહેવાય દાદા? પેલું વાક્ય આવ્યું ને, વ્યવહાર બાધક છે. જો જાગ્રત હોય તો એ બાધક નહીં રહે. જાગ્રત હોય માણસ તો એ બાધક નહીં રહે. બાધક ના દાદા એ રસ્તો બધો બહુ ઓર્નામેન્ટલ હોય છે ને એટલે બધા ત્યાં રોકાઈ જાય છે. રસ્તો બધો ઓર્નામેન્ટલ હોય છે એટલે એ રસ્તામાં રોકાઈ જાય છે. સદવ્યવહાર બાધક થાય ભૌતિક ના હેતુ અને સદવ્યવહાર કેવી રીતે કહેવાય? શુભ વ્યવહાર બધો સદવ્યવહાર થાય, એટલો શુભ શુભ પુણ્ય ઉપાર્જન. અને શુદ્ધ વ્યવહાર પોતે મોક્ષ છે. આ તમારો બધો વ્યવહાર શુદ્ધ કહેવાય, નિકાલી જે વ્યવહાર એ બધો શુદ્ધ કહેવાય. નિકાલી વ્યવહાર એ બધો શુદ્ધ વ્યવહાર, તમારો વ્યવહાર તો શુદ્ધ વ્યવહાર જ શુદ્ધ થયો. નિકાલી વ્યવહાર, નિકાલી વ્યવહાર નિકાલ કરવામાં નથી રાખ કે છે, શુદ્ધ વ્યવહાર. ચલો તો વ્યવહાર પર રાખ હોય, રાખ હોય, વ્યવહાર પર રાખ હોય. આ કેવું સંસ્થા છે એમાં એવું ને દાદા, અહીંયા નિશ્ચય ઉપર દ્રષ્ટિ ચોંટેલી છે, એને અંગે વ્યવહાર તો એના ચાલે જ જાય છે. વ્યવહારમાં લોકો અટકી પડે, અમારા મીઠા કરે ને એટલે ખસતા નહીં. અમારે તમે આજે સાધનો છે અને સાધન ને જ વળગી પડ્યા છે, સાધન માં જ અટકી પડ્યા છે. એટલે શ્રીમદ રાત્રે કહ્યું સૌ સાધન બંધન છે, રહ્યો ને કોઈ ઉપાય. બધા સાધનો જ તો પડ્યો, કારણ લોકોને ક્રોધ માન માયા લોક કસાયમાં પડી રહેવું ગમે છે. કસાય અને એનો જે નિશ્ચય શ્રીમદ રાજચંદ્રએ જે કીધું કે આ સાધનો બધા એ થયા અને ઉપાય ન રહ્યો, પણ એનો જે નિશ્ચય ક્લિયર હોત, જે ક્લિયર હોત પહોંચવું જ છે. સામાન્ય શુદ્ધ જુઓ એનું નામ શુદ્ધ ઉપયોગ, સામાન્ય શુદ્ધ જુઓ એનું નામ શુદ્ધ ઉપયોગ. સામાન્ય શુદ્ધ આપણે રિલેટિવ રિયલ જોઈએ, રિયલ જોઈએ તમારામાં, એટલે રિલેટિવ રિયલ વાપર્યું તો શુદ્ધ ઉપયોગ કહેવાય. પહેલી આજ્ઞા શુદ્ધ ઉપયોગ સૂચવે, શુદ્ધ ઉપયોગ સૂચવે, સદ્ધાન શુદ્ધ છે. પ્રત્યક્ષ મોક્ષ નું કામ વાક્ય બહુ નથી, આખું વાક્ય આખું વાક્ય છે. આપણે શુદ્ધ નથી અને સામાન શુદ્ધ જુઓ તો અતિગમ શું છે? આખું વાક્ય વાક્ય અધૂરું લગાવ્યું છે. એ એમ કે છે કે આપણે શુદ્ધ નથી અને સામાન્ય શુદ્ધ જોવા જઈએ તો શું વળે? આપણે શુદ્ધ નથી એવું બની શકે? સામાન્ય શુદ્ધ જોઈએ શક્તિ વાક્ય ઘટાડી નાખે. સામાન્ય શુદ્ધ જે મારે તમારે તમે તમારે જાતનું શુદ્ધ માનો ના મંદિર હોય નહીં, સામાન્ય શુદ્ધ જુઓ એટલે તમે હોય જ છો. બરોબર, એ તો એ લોજિક મારું ઘણી સુધી હા એ લોજિક છે. બરોબર, આપણે છે આ બાજુ આ બાજુ જમણા આપના હરાવી શકે નો પછી પ્રશ્ન છે કે અશુદ્ધ શુદ્ધ ને જોઈ શકે ના જોઈ શકે? જો શુદ્ધ ને ના જોઈ શકે, પોતે શુદ્ધ જ છે. એટલે પોતે શુદ્ધ જોઈ શકતો હોય તો પોતે શુદ્ધ જ છે, એમ નામ શુદ્ધ ઉપયોગ. આપણા શુદ્ધ ને જોઈએ નહીં એ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એક સામાન્ય ભમો ગાય છે અને એનો આત્મા શુદ્ધ દેખાય, સારું શુદ્ધ ઉપયોગ કહેવાય. ભેંસ ચીંગડું મારે ત્યારે શુદ્ધ ક્યાં જોવા જોઈએ કે ના બસ કઈ રાખે આપડે મહાત્મા અને થઈ જાય છે પણ સતી વગર પછી પણ એમને કાચું ના થાય ના પણ દાદા એમાં થયું શું કે અત્યાર સુધી હું શુદ્ધ છું કે નહીં હું શુદ્ધ છું કે નહીં એ જોયા કર્યું એટલે સામાનો કઈ વિચાર કરવાનો વખત જ ન મળ્યો પોતા ઉપર જ બધું દમન ને આ તે ને એટલે સામાન જોશે તો શુદ્ધ થયો પછી લખે છે અહંકાર મંત્રો ને શું છે એવું લખ્યું છે આપડે અહંકાર મંત્રો અને શું તો આ બધા પ્રશ્નો તમારા અહંકાર ની કેવી રીતે બને કે આ બધી તમારા અહંકાર થી કેવી થાય અહંકાર કશું કરવાનું નહીં કરતા પણ એ સહી એમ કે છે કે આંધળો છે અને સ્થૂળ છે કઈ સહી કેવી રીતે કરે બુદ્ધિ ની વાંખે બધું બુદ્ધિ ની વાંખે કરવાનું પોતાની વાત નહી આપણે વાતો જે કરીએ છીએ તે સૂક્ષ્મ ની વાત કરીએ સૂક્ષ્મ ને સ્થૂળ બંને છે પણ અહંકાર સ્થૂળ છે અને પાછું સૂક્ષ્મ છે સ્થૂળ થતા આપણને જરૂર આ વાતચીત માં જરૂર છે આમાં પરમાણુ છે સૂક્ષ્મ ઉભો થાય છે એટલે ધંધો ઉભો થાય ને સ્થૂળ અને સૂક્ષ્મ બંને એનાથી પર થવાનું આ સ્થૂળ માંથી સૂક્ષ્મ ઉભું થાય સ્થૂળ છે એટલે કોઈ પણ કાર્ય આવ્યું છે મેં કરું હું કરું છું કે સૂક્ષ્મ જે હોય છે એ સામાન્ય રીતે દેખાતો જ નથી હોતો બહુ સબકોન્શિયસ માઇન્ડ આમ દેખાય તો બરોબર સબકોન્શિયસ માઇન્ડ ભાવ બોલે છે એટલે આપડે સમજી છે હવે હું કરું છું ભાવ જ્ઞાની પણ ઉભું થયું હોય અને અજ્ઞાની પણ બોલે જ્ઞાની બોલે નહી તેમાં સરસતા હોય અને પેલો ખોટો હારો ના પડે એવું હોય ખોટો હારો ખોટો ના હારો ખોટો સારો ના પડે રમણ ભી આયા ને રમણ ભી અને હવે તો તમે કુર્તી માં છોકરા કે શું ગમે તે પૈસા ગમે જાય ગમે તે રસ્તે એટલે શું લોભો કઈ નાખી ગમે તે પૈસા ગમે લે એટલે શું કહ્યું કોઈ લોસ નહીં ગમે તે બાય બરોડ સ્ટીલ છે નાના ચાર જ બોલે છે બાય બોરો સ્ટીલ ઓર બેગ વ્યવસ્થિત નો કરતા કોણ વ્યવસ્થિત નો કરતા કોણ વ્યવસ્થિત નો કરતા કોણ નથી તમને કેમ લાગે છે તો ઉપરી થયું ને તો કયા ઉપરી ગમે ત્યારે ઠંડી કાઢે ગમે ત્યારે ગમે તે કરે આ પોલીસ ગાર્ડ છોડીએ દે એકવાર અને આ તો ભૂલો હોય તો પકડે પેલો તો ખાવા તારે એના એની ઊંચી વાંચી દે તો કે ચાલો ઉપરી ના હોય બધે બીજા એના ઉપરી ચલાય લઈશું આપડે ગુનો છે થાય આપડા પેલા ઉપરી નહીં ડાક્ટર તારું ગમે છે બઉ ઉપરી નહીં પણ નથી ગમતા એ તો આમાં બેસા છે આવું બોર્ડ કોણ બોલે તો બોલે નઈ એવું કારણ ભરકાર થાય છે ઉપર છે તો આપડે શું કઈ જાય શંકા છે ને લોકો ને ઉપર છે કઈ કઈ છે કઈ છે તાર બાપો કોઈ નથી બીજા કોઈ નથી જે તું તે તું જ છું અરે ભગવાન તારું સ્વરૂપ છે અને વ્યવસ્થિત શું છે આવડું મોટું પીપ હોય આવડું મોટું પીપ સ્ટેનલેસ નું ઠંડુ પાણી ભરેલું હોય બરફ નું બરફ ને પાણી નાખેલું હોય તને ખબર છે આ પીપ તો મૂક્યું છે પીપ મૂક્યા પછી આપણે શું કર્યું જશુભાઈ પીપ ને ગોઠવ્યા પછી આપણે અહીં પાણી નાખ્યું બરફ વાળું પીપ ભરી ગયું પછી બહાર જોયા ગયા હતા કે આપણે આ પાણી બહાર કે જમ્યું બહાર જમે ખરું નથી બહાર કે પાણી આવ્યું આ તું પછી બધા પાણી આવી રહ્યા કે નહીં જમ્યું બને ખરું આવું બને બરો જોયેલું આ પ્યાલો પાણી હા બહાર બહાર પાણી છે બહાર ની વરાત ને ઠંડુ કરે બહાર પાણી હોય છે ખરું વાતાવરણ છે શું છે બેલારું વાતાવરણ ક્યારે કહેવાય કે જે હવાની એસટુઓ ભરેલું હોય તો બેલારું વાતાવરણ છે અને એસટુઓ ભરેલો છે એટલે અમને આવ્યો કે એસટુઓ ખરા વાણી ગાડી જશે એવું બધું શું બોલશે આ સાયન્ટિફિક તકને આવીને કોઈ કર્યો નથી કોઈ કરતા છે એમાં ક્યાં વાત પીવું એને કરતા રહી ના ત્યાં કઈ ઠંડુ પાણી એનું કરતા રહી બુદ્ધિ ના હોય, બુદ્ધિ તમારી વસ્તુ નથી. પેલું પાણી થઈ જાય છે તે આરતી થતે આદિવાસી બધું પૂછ્યું હોય કે ભાઈ શું થયું છે, બાજુ અને કોઈ રૂમ માંથી આપડે વાંચી દીધી હોય ને એમાં જતા આ વાતાવરણ ના બેસે થાય. કાલે કીધું તો આપડે જોયો જમવાનો, કાલે આપડે કીધું જોયો જમવાનો, કાલે આપડે કહ્યું તમે તો અમને બનાવી દીધા, હવે આ તો બધું દુશ્મન નું કોણ કર્યું, મેં જવા સારા છે તમે નક્કો તમને ખાતરી રહી કે ભાઈ સાહેબ પ્રમાણે આગળ બે પાક છે નથી પાછળ દાદા ગયા ભગવાન આપણને માણસ છે તે કેટલો વિરોધાબાદ ઉભો થાય, એવું છે ભગવાન નો ભગવાન છે, પ્રવૃત્તકો ના જ છે, પ્રવૃત્તકો ના ત્યાં ધર્મ પ્રગટ થાય તા તો અભિવ્યક્ત થાય શું થાય થાય પ્રગટ થાય નીચે પછી છે ભગવાન તો છે. God is in every creature, whether visible or invisible. નાના નાના જંતુ સુક્ષ્મ સુક્ષ્મ ધીમે ધીમે દેખાય બધા પાન કરું. ઉપરી કોણ છે તે તમે કોઈ નહીં કર્યું, બધા ઉપરી તો લાગે છે તમને ભગવાન આ વિજ્ઞાન સમજી જાય તો એ પાસે સંકા જાય નહીં. ની અંદર ભય ગયેલું છે. ઉપર છે એટલે સર્વવ્યાપ્ત ભગવાન છે. કઈ પોલ માં? ઉપર છે સર્વવ્યાપ્ત છે. હા પણ કઈ પોલ માં? કોઈ પોલ માં નથી, બધે જ છે. બધે તો આમ બધા છે. આવી બતાવવાની ટેવ છે દરેક. બતાવવાની ટેવ છે આમ તમને બતાવવાની ટેવ પડી. એવું હતું છે બધે વખત વગરીકરણ હોય ત્યારે. મારે મારે ગમશે કેવું ગમશે ગમશે અલ્લાહ ની કોઈ છે અલ્લાહ ની ગુણી હોય ને જોજી ની અલ્લાહ ની ગુણી આ અલ્લાહ ની ગુણી એના જેવો દાખલો બને ને તેના જેવા જગત ચાલ્યા કરે છે. આ મક્કા ની બહાર હાથ કરવા આવ્યો ને તે દસે બધા આ દિવસ બધા ઉભા રહ્યા. હાજી બધો એટલે આમ ધર્મ એટલે દર્શન કરવા માટે જબરજસ્ત એક મોટો જબરજસ્ત હાજી છે ને એ શરીર ઊંચો ભાજો અને જાડો તે બધા હું ખાવા ગયો. શું કહું? કૃષ્ણ આ શું મારા જેવું વોટ જરૂર.